श्री पद्म पुराण अध्याय 64 सारस्वत तथा चिचिक तीर्थनु महात्मय ब्रह्मा जी कहे छे। सारस्वत नामक तीर्थ सगड़ी अभिष्ट वस्तुओनी साथे साथे भोग ने मोक्ष पण आपे छे। ते मनुष्यना सर्व पापोनु नाशक बधा रोगों ने दूर करनार अने सगड़ी सिद्धिओ आपनारू छे। नारद आ तीर्थनु वृतांत विस्तार थी सांभळो। पुष्पोत्कट थी पूर्व ने गौतमी ना दक्षिण तट पर एक विश्व विख्यात पर्वत छे, जेने शुभ्रगिरी कहे छे। साकल्य नाम थी विख्यात एक मुनि ते पुण्यमय शुभ पर्वत पर शुभ्र पर्वत पर उत्तम तपस्या करी रहिया हता। गौतमी ना तट पर रहीने तपस्या करनारा ते श्रेष्ठ ब्राह्मण ने बधा प्राणियों प्रणाम अने तेमनी स्तुति करता हता। ऋषिओ गंधर्वो ने देवताओ थी सेवित ते परम पवित्र पर्वत पर देवताओं ने ब्राह्मणों ने भय पहुंचाड़नारो परशु नामक एक राक्षस रहतो हतो। ते यज्ञनो द्वेष करतो हतो, ब्राह्मणोनी हत्या करतो हतो अने इच्छा अनुसार अनेक रूप धारण करीने वनमां विचरतो हतो। ज्यां विद्वान ब्राह्मण साकल्य मुनि रहता हता त्यां पण ते महापापी राक्षस आव्या करतो हतो। विप्रवर साकल्य बहु तेजस्वी हता। पापाचारी परशु दररोज तेमने उपाड़ी लई जवानी अथवा मारी नाखवानी चेष्टा करतो रहतो हतो, परंतु ते पोताना इरादामां सफल न थई शक्यो। एक दिवस द्विज श्रेष्ठ साकल्य देवताओनुं पूजन करीने भोजन करवानी इच्छाथी आश्रम पर आव्या। ते ज समये परशु ब्राह्मणनुं रूप धारण करीने कोई कन्याने साथे लईने त्यां आव्यो। तेनुं शरीर शिथिल थई गयुं हतुं, माથાના વાળ ધોળા થઈ ગયા હતા અને તે તદ્દન દુર્બળ દેખાતો હતો। તેણે સાકલ્યને કહ્યું, બ્રાહ્મણ આપ મને અને આ કન્યાને ભોજનાર્થી જાણો। માનદ અમે આતિથ્યના સમયે આવ્યા છીએ, આપ કૃતકૃત્ય થઈ ગયા। આ સંસારમાં તેઓ જ ધન્ય છે જેમના ઘરમાંથી અતિથિઓ પોતાની અભિલાષા પૂરી કરીને નીકળે છે। જેઓ અતિથિ સત્કાર કરતા નથી તેઓ જીવતા છતાં મૃતક સમાન છે। જે પોતાના માટેનું ભોજન પણ અતિથિને આપી દે છે તેણે તો સમજો પૃથ્વીનું દાન આપી દીધું। તો એવ ધન્ય લોકે અસ્મિન એસામ અતિ થયો ગૃહાત પૂર્ણાભિલાષા નિર્યાંતિ જીવનો જીવનતોપી મૃતાહ પરે ભોજને તૃપવિષ્ટે તુ આત્માર્થમ કલ્પિતમ તુ યુત અતિથિભ્યસ્તુ યો દધા દત્તા તેન વસુંધરા 163માં શ્લોકનો 15-16 અધ્યાયના 15-16 શ્લોક સંખ્યા। આ સાંભળીને સાકલ્યે કહ્યું, હું તમને ભોજન આપું છું એમ કહીને તેમણે તેને આસન પર બેસાડ્યો અને વિધવત પૂજા કરીને ભોજન પીરસ્યું। પરશુએ હાથમાં આચમન માટે જળ લઈને કહ્યું, દૂરથી આવેલા અતિથિની પાછળ દેવતાઓ પણ આવે છે, જ્યારે અતિથિ તૃપ્ત થાય છે ત્યારે તેઓ પણ તૃપ્ત થઈ જાય છે, જો અતિથિ તૃપ્ત ન થયો તો તેઓ પણ અતૃપ્ત રહી જાય છે। અતિથિ અને નિંદક આ બંને વિશ્વના બંધુ છે, નિંદક પાપ હરી લે છે અને અતિથિ સ્વર્ગની નિસરણી બની જાય છે। જે થાકીને આવેલા અતિથિને ઉપેક્ષાથી જુએ છે તેના ધર્મ યશ અને લક્ષ્મીનો તત્કાળ નાશ થઈ જાય છે। અતિથિ સ્વાપવાદી ચદ્વાવે તો વિશ્વ બાંધવો અપવાદી હરિત પાપ મતિથિ સ્વર્ગ સંક્રમ અભ્યાગતમ પથિ શ્રાંતમ સાવગ્નમ યો અભિવિક્ષતે તત્ ક્ષણાદેવ નશ્યંતિ તસ્ય ધર્મ યશ શ્રિય 163માં અધ્યાયનો 20-21 શ્લોક સંખ્યા। તેથી હું થાકીને આવેલો અભ્યાગત આપની પાસે કંઈક યાચના કરું છું, તમે મને અભિષ્ટ વસ્તુ આપશો તો જ હું ભોજન કરીશ, એ સિવાય નહીં। સાકલ્ય કહ્યું, એ મેં તમને આપી જ સમજો, તમે નિશ્ચિત થઈને ભોજન કરો। ત્યારે રાક્ષસ પરશુએ કહ્યું, મુનિ હું ધોળા વાળવાળો દુર્બળ અને વૃદ્ધ માણસ નથી, પણ તારો શત્રુ છું। તને મારીને ખાઈ જવાનો અવસર જોતા જોતા મારા કેટલા વર્ષ વ્યતીત થઈ ગયા, જેમ થોડું જળ તાપમાં સુકાઈ જાય છે તે જ પ્રમાણે મારા બધા અંગ ભૂખના કારણે સુકાઈ રહ્યા છે। તેથી હું તારા અનુચરો સહિત તને લઈ જઈશ અને મારો આહાર બનાવીશ। પરશુનું આ કથન સાંભળીને સાકલ્યે કહ્યું, જેઓ ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયા છે અને જેમને સગળા શાસ્ત્રોનું જ્ઞાન છે તેમની પ્રતિજ્ઞા કદી ખોટી હોતી નથી, તેથી સખા તમને યોગ્ય લાગે તે કરો, તેમ છતાં મારી એક વાત સાંભળી લો, કેમ કે શ્રેષ્ઠ પુરુષોનું કર્તવ્ય છે કે જે મારવા માટે તત્પર હોય તેમની સાથે પણ હિતની જ વાત કરવી, વાત કહેવી જોઈએ। એ વાત ધ્યાનમાં રાખો કે હું બ્રાહ્મણ છું, મારી શરીર મારું શરીર વજ્ર જેવું કઠોર છે અને ભગવાન શ્રી હરિ બધી બાજુથી મારી રક્ષા કરે છે, ભગવાન વિષ્ણુ મારા પગની રક્ષા કરે, દેવ જનાર્દન મારા મસ્તકની, ભગવાન વારાહ મારી ભુજાઓની, કુર્મરાજ પીઠની, કૃષ્ણ હૃદયની, નૃસિંહ આંગળીઓની, વાણીના અધીશ્વર મુખની, ગરુડવાહન નેત્રોની, ધનેશ બંને કાનની અને ભગવાન ભવ બધી બાજુથી મારા શરીરની રક્ષા કરે, વિવિધ પ્રકારની આપત્તિઓમાં એકમાત્ર સાક્ષાત ભગવાન નારાયણ જ મારા માટે શરણ છે. આમ કહીને સાકલ્ય કહ્યું, રાક્ષસરાજ હવે તમારી ઈચ્છા હોય તો અત્યારે આળસ છોડીને મને અહીંથી ઉપાડીને લઈ જાઓ અથવા અહીં જ સુખેથી ખાઈ જાઓ. તેમના પ્રમાણે કહેવા છતાં પણ રાક્ષસ ખાવા માટે તૈયાર થઈ ગયો. સાચું જ છે, પાપીના હૃદયમાં કરુણાનો લેશ માત્ર હોતો નથી. મોટી મોટી દાઢો અને વિકરાળ મુખ બનાવીને તે જ્યારે બ્રાહ્મણની પાસે ગયો ત્યારે તેમને જોઈને બોલ્યો, વિપ્રવર, તમને તો હું શંખ ચક્ર ગદા હાથમાં લીધેલા જોઉં છું, તમારા હજારો ચરણ, હજારો મસ્તક, હજારો નેત્ર અને હજારો હાથ છે, તમે સર્વવ્યાપી દેખાઓ છો, બધા પ્રાણીઓના એકમાત્ર નિવાસ છો, તમારું સ્વરૂપ છંદોમય છે, તમે જગન્મય છો, આવા રૂપમાં આજે હું તમને જોઉં છું, તમારું પહેલાનું શરીર અત્યારે દેખાતું નથી, તેથી હું તમને પ્રાર્થના કરું છું કે હવે તમે જ મને શરણ આપો, મહામતી મને જ્ઞાન પ્રદાન કરો અને એવું કોઈ તીર્થ બતાવો જે મારા પાપોથી ઉદ્ધાર કરનારું હોય. બ્રહ્મન, મહાપુરુષોના દર્શન વ્યર્થ જતા નથી, ભલે ને તે અજ્ઞાન અને દ્વેષથી પણ થયા કેમ ન હોય. લોઢાનો પારસમણી સાથે સ્પર્શ પ્રસંગથી કે પ્રમાદથી ગમે તે રીતે થઈ જાય તો પણ તેને સોનું જ બનાવે છે. મહતામ દર્શનમ બ્રહ્મ જાયતે નહિ નિષ્ફલમ, દ્વેષાદ જ્ઞાન તો વાપી પ્રસંગ દ્વાહા પ્રમાદતઃ, આયસઃ સ્પર્શમ સંસ્પર્શો રુક્મત્વા એવ જાયતે. 163 અધ્યાયનું 38-39 શ્લોક સંખ્યા. રાક્ષસના વચન સાંભળીને સાકલ્યને બહુ દયા આવી. એ બોલ્યા, દૈત્યરાજ, તમને શીઘ્ર જ સરસ્વતીનું વરદાન પ્રાપ્ત થશે, તેનાથી તમારામાં ભગવાનની સ્તુતિ કરવાની શક્તિ આવશે, પછી તમે જ ભગવાન જનાર્દનની સ્તુતિ કરજો, મને વાંછિત વસ્તુની પ્રાપ્તિ માટે શ્રી નારાયણની સ્તુતિ સિવાય બીજું કોઈ સાધન નથી. બહુ સારું કહીને પરશુ ત્રિભુવન પાવની ગંગાના તટ પર ગયો અને સ્નાન કરી પવિત્ર થઈને ગંગાજી તરફ મુખ રાખીને ઉભો રહ્યો. તે સમયે તેણે જોયું કે સાકલ્ય મુનિના કહ્યા પ્રમાણે જગત જનની સરસ્વતી સામે ઉભા છે, તેમનું રૂપ દિવ્ય છે, તેમણે દિવ્ય ચંદનનો લેપ કર્યો છે, સંસારનું અજ્ઞાન દૂર કરનારા જગન માતા જગદંબા ભુવનેશ્વરીના દર્શન કરીને પરશુએ વિનિત ભાવે કહ્યું, દેવી, મારા ગુરુ સાકલ્ય કહ્યું છે કે તમે લક્ષ્મીકાંત ભગવાન ગરુડધ્વજની સ્તુતિ કરો, આપની કૃપાથી તે શક્તિ મને પ્રાપ્ત થઈ જાય, એવી દયા કરો. સરસ્વતીએ તથાસ્તુ કહ્યું. તેમની કૃપાથી શક્તિ પ્રાપ્ત કરીને પરશુએ ભગવાન જનાર્દનની અનેક પ્રકારના શબ્દો દ્વારા સ્તુતિ કરી, એનાથી ભગવાન શ્રીહરિ બહુ પ્રસન્ન થયા. તે કૃપા સિંધુએ રાક્ષસને વરદાન આપ્યું, તારા બધા મનોરથ પૂર્ણ થશે. આ પ્રમાણે સાકલ્ય મુનિ ગૌતમી ગંગા સરસ્વતી દેવી તથા ભગવાન નરસિંહની કૃપાથી તે રાક્ષસ મહાપાપી હોવા છતાં પણ સ્વર્ગલોકમાં ચાલ્યો ગયો, જેમના ચરણ કમળોમાં સમસ્ત તીર્થોનો નિવાસ છે. તે સારંગ ધનુષધારી ભગવાન વિષ્ણુની કૃપાનું જ આ ફળ છે. ત્યારથી તે તીર્થ સારસ્વત નામથી વિખ્યાત થયું. ત્યાં સ્નાન અને દાન કરવાથી મનુષ્ય વિષ્ણુ લોકમાં પ્રતિષ્ઠિત થાય છે. ચિચિક તીર્થ સર્વ રોગોના નાશ, સર્વ પ્રકારની ચિંતાઓનું નિવારણ અને મનુષ્યને સર્વ પ્રકારે શાંતિનું દાન કરનારું છે. તે તીર્થના મહિમાનું વર્ણન કરું છું. પૂર્વોક્ત શુભ્રગીરી પર ત્યાં ગૌતમીના ઉત્તર તટ પર ભગવાન ગદાધર વિરાજમાન છે. તે પક્ષીઓનો રાજા ચિચિક રહેતો હતો, તેને ભેરુંડ પણ કહે છે. તે માંસાહારી પક્ષી સદા તે પર્વત પર રહેતું હતું. ત્યાં વિવિધ પ્રકારના ફૂલ ફળથી ભરપૂર તથા બધી ઋતુઓમાં ફળ આપનારા વૃક્ષો હતા. શ્રેષ્ઠ બ્રાહ્મણો પણ તે પર્વત પર નિવાસ કરતા હતા. ગૌતમી ગંગાના કારણે તે પર્વતની શોભા બહુ વધી ગઈ હતી. આ પ્રમાણે તે શુભ્રગિરી વિવિધ ગુણોથી સંપન્ન અને અનેક મુનિજનોથી ઘેરાયેલો હતો. એક દિવસ પૂર્વ દેશના રાજા પૌમાન, કે જે ક્ષત્રિય ધર્મપરાયણ શ્રી સંપન્ન અને દેવતાઓ તથા બ્રાહ્મણોના રક્ષક હતા, બહુ મોટી સેના અને પુરોહિતોની સાથે વનમાં ગયા. વનમાં ફરતા ફરતા થાકીને એક વૃક્ષ નીચે આવ્યા. જે ગૌતમીના તટ પર હતું તે વૃક્ષ પર અનેક પક્ષીઓ રહેતા હતા. ત્યાં રાજાએ ચિચિક પક્ષીને જોયું, જેના બે મુખ હતા. તે સ્થૂળકાય અને સુંદર હતું. તેને ચિંતામાં નિમગ્ન જોઈને રાજાએ પૂછ્યું, બે મુખવાળા પક્ષીના રૂપમાં તમે કોણ છો? ચિંતિત દેખાઓ છો. અહીં તો કોઈને દુઃખ હોવું ન જોઈએ, તો પછી તમે કઈ રીતે કષ્ટમાં છો? રાજાના પ્રશ્નથી પક્ષીના મનમાં થોડી ધીરજ આવી. વારંવાર લાંબા નિશાસા નાખીને ધીરે ધીરે બોલ્યું, રાજન, મારા તરફથી ન તો બીજા કોઈને ભય છે કે ન બીજા કોઈથી મને ભયની આશંકા છે. આ પર્વત વિધવિધ પ્રકારના ફૂલો અને ફળોથી ભરપૂર છે. અનેક મુનિ અહીં નિવાસ કરે છે, છતાં પણ આ પર્વત મને સુનો જ દેખાય છે. તેથી હું સ્વયંને માટે શોક કરું છું. મને ન તો અહીં કોઈ સુખ મળે છે કે ન મારી કદી તૃપ્તિ થાય છે. એટલું જ નહીં, હું નિંદ્રા, વિશ્રામ અને શાંતિથી પણ વંચિત છું. બે મુખવાળા પક્ષીની આ વાત સાંભળીને રાજાને બહુ આશ્ચર્ય થયું. તેમણે પૂછ્યું, તમે કોણ છો? તમે ક્યું પાપ કર્યું છે અને તમને આ પર્વત સુનો કેમ દેખાય છે? અહીં રહેનારા પ્રાણી તો એક મુખથી પણ તૃપ્ત રહે છે, તમારા તો બે મુખ છે, તમને તૃપ્તિ કેમ થતી નથી? તમે આ જન્મમાં અથવા પૂર્વ જન્મમાં ક્યું પાપ કર્યું છે? આ બધી વાત મને સાચે સાચી કહો, હું તમને મહાન ભયમાંથી બચાવીશ. ચિચિકે ફરીથી નિશાસો નાખતા કહ્યું, મહારાજ, હું તમને મારા પૂર્વ જન્મની વાત કહું છું, સાંભળો. પૂર્વ જન્મમાં હું વેદ વેદાંગમાં પારંગત શ્રેષ્ઠ બ્રાહ્મણ હતો અને ઉત્તમ પંડિત રૂપે મારી ખ્યાતિ હતી. પરંતુ હું બધાનું કાર્ય બગાડનારો અને ક્લેશ પ્રિય હતો. લોકોના મોઢા આગળ એક વાત કહેતો હતો અને તેમની પીઠ પાછળ બીજી વાત કરતો હતો. બીજાની ઉન્નતિ જોઈને દુઃખી થતો હતો અને માયા ફેલાવીને સંસારને ઠગતો હતો. કૃતજ્ઞ, અસત્યવાદી, પરનિંદામાં કુશળ, મિત્રદ્રોહી, સ્વામીદ્રોહી, ગુરુદ્રોહી, દંભી અને અત્યંત નિર્દય હતો. મન, વાણી અને ક્રિયા દ્વારા ઘણા લોકોને કષ્ટ આપતો હતો. બીજાની હિંસા કરવી એ જ મારું સદાનું મનોરંજન હતું. સ્ત્રી પુરુષના સંસારમાં એકબીજા પ્રત્યે વેર ઉત્પન્ન કરવું, મર્યાદા તોડવી વગેરે દુષ્કર્મો વિના વિચારીએ જ કરતો હતો. વિદ્વાનોની સેવાથી દૂર જ રહેતો હતો. ત્રણેય લોકમાં મારા જેવો પાપી બીજો કોઈ ન હતો. તેના કારણે મારા બે મુખ થઈ ગયા. બીજાઓને દુઃખ આપવાથી હું સ્વયં દુઃખનો ભાગી થયો છું. તેના કારણે મને આ પર્વત સુનો દેખાઈ રહ્યો છે. રાજન, બીજા પણ ધર્મયુક્ત વચન સાંભળો, જેમનું પાલન ન કરવાથી બ્રહ્મહત્યા જેવું પાપ લાગે છે. યુદ્ધમાં જઈને અથવા યુદ્ધ સિવાય પણ જો ક્ષત્રિય ભાગી જનારને, હથિયાર મૂકી દેનારને, વિશ્વાસુને, યુદ્ધમાં પીઠ દેખાડનારને, અપરિચિત બેઠેલા અને હું ડરું છું એમ કહેનારને હણી નાખે છે તો તેને બ્રહ્મહત્યારો કહે છે. જે સામે મીઠું બોલે અને પરોક્ષમાં કટુ વચન કહે, મનમાં બીજી વાત વિચારે, વાણીથી બીજી વાત કહે અને ક્રિયારૂપમાં સદા બીજું કાર્ય કરતો હોય, ગુરુજનોના ખોટા શપથ લેતો હોય, દ્વેષ રાખતો હોય, બ્રાહ્મણોની નિંદા કરતો હોય અને વિનયી ન હોવા છતાં તેનો દંભ કરતો હોય, તે પાપાત્મા બ્રહ્મ હત્યારો છે. તે દ્વેષવશ દેવતા, વેદ, અધ્યાત્મ, શાસ્ત્ર, ધર્મ અને બ્રાહ્મણની નિંદા કરતો હોય તે બ્રહ્મઘાતી છે. પ્રત્યક્ષે ચ પ્રિયમ વક્તિ, પરોક્ષે પરુણાશી ચ અન્યદ્રુદિ વય વચસ્ય અન્યત કરો અત્ય અન્યત્ય સદૈવ યહ ગુરુણામ શપથમ કર્તામ દ્રષ્ટ્વા દ્વેષ્ટા બ્રાહ્મણ નિંદકઃ મિથ્યા વિનીતઃ પાપાત્મા સતુ સાદ બ્રહ્મઘાતકઃ દેવમ વેદમ અથાધ્યાત્મમ ધર્મ બ્રાહ્મણ સંચિતમ સંગીતમ એતાનિ અંદતિ યો દ્વેષાત્સ તુ સાદ બ્રહ્મઘાતકઃ. 164 અધ્યાયનો 33-35 શ્લોક સંખ્યા. રાજન હું આવો જ હતો, છતાં સદાચારી હોવાનો દંભ કરતો હતો, તેથી મારે પક્ષી થવું પડ્યું. અવસ્થામાં રહેવા છતાં પણ મારામાં વડે ક્યાંય કોઈ પુણ્ય કર્મ પણ થયું છે, જેથી આ બધી વાતોનું મને આપમેળે સ્મરણ થઈ રહ્યું છે. પક્ષીની વાત સાંભળીને રાજા પવમાનને બહુ આશ્ચર્ય થયું. તેમણે પૂછ્યું, ક્યાં કર્મથી તમારી મુક્તિ થશે? તેણે કહ્યું, સુરવત ગૌતમીના ઉત્તર તટ પર ગદાધર નામક તીર્થ છે, ત્યાં મને લઈ જાઓ. તે તીર્થ પરમ પવિત્ર અને સગળા પાપોનો નાશ કરનારું છે. મેં મોટા મોટા મુનિઓના મુખેથી સાંભળ્યું છે કે તે તીર્થ સમસ્ત અભિષ્ટોને આપનારું છે. ગૌતમી ગંગા તથા ભગવાન વિષ્ણુ સિવાય બીજું કોઈ આ દુઃખ દૂર કરનાર નથી. હું ઈચ્છું છું કે સંપૂર્ણ શ્રદ્ધાપૂર્વક તે તીર્થના દર્શન કરું, પરંતુ મારા પ્રયત્નથી આ કાર્ય સંભવ નથી, કારણ કે પાપીઓને આવું દુર્લભ સ્થાન કઈ રીતે મળી શકે છે? તેથી રાજન, હું પ્રયત્ન કરવા છતાં તે તીર્થના દર્શન કરી શકું એમ નથી. આ કાર્ય મારા માટે અતિ દુષ્કર છે. આપની કૃપાથી જ હું ભગવાન ગદાધરના દર્શન કરી શકું છું. ભગવાન કરુણાસાગર જે બધાના દુઃખોનો સર્વ પ્રકારે જાણે છે, તેમના દર્શન કર્યા પછી મનુષ્યને આ સંસારના દુઃખોનો અનુભવ કરવો પડતો નથી. રાજન, હું તમારી કૃપાથી ભગવાનના દર્શન કરતા જ સ્વર્ગલોકમાં જતો રહીશ. પક્ષીની વાત સાંભળીને રાજાએ તેને લઈ લીધું અને લઈ જઈને તેને ગૌતમી ગંગા તથા ભગવાન ગદાધરના દર્શન કરાવ્યા. ચિચિકે સ્નાન કરીને ત્રિલોક પાવની ગંગાને કહ્યું, માતા ગૌતમી, તમે ત્રણેય લોકને પવિત્ર કરનારા છો. મનુષ્ય જ્યાં સુધી તમારા દર્શન કરતો નથી ત્યાં સુધી તે પાતકી કહેવાય છે. જો કે મેં અનેક પાપ કર્યા છે, તો પણ હવે આપના શરણે આવ્યો છું, મારો ઉદ્ધાર કરો. તમે ભગવાનના ચરણ કમળોથી પ્રગટ થયા છો. સંસારના પ્રાણીઓની તમારા સિવાય બીજી કોઈ ગતિ નથી. પક્ષીનું અંતઃકરણ શ્રદ્ધાને લીધે શુદ્ધ થઈ ગયું હતું. તેણે એકમાત્ર ગંગાનું શરણ લીધું અને ગંગા મારી રક્ષા કરો, આ પ્રમાણે કહીને સ્નાન કર્યું. ત્યાર પછી ભગવાન ગદાધરને પ્રણામ કરીને રાજા પવમાનની વિદાય લઈને પર્વતના નિવાસીઓની સામે જ તે સ્વર્ગમાં ચાલ્યું ગયું. પવમાન પણ પોતાની સેના સાથે પોતાના નગરમાં પાછા ગયા. ત્યારથી વેદ વેતા વિદ્વાનોએ તે તીર્થનું નામ પાવમાન તીર્થ, ચિચિક તીર્થ અને ગદાધર તીર્થ રાખી દીધું. તે તીર્થમાં કરેલું પુણ્ય કર્મ કરોડો ગણું થઈ જાય છે. અધ્યાય 64 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.